અક્ષરધામ મધ્યસ્થમ યનંતમુક્તસેવિતમ નેકેન્દુસુપ્રભમ રમ્યહમ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ, આપણા કલ્યાણના કરતલ કરુણાનિધિ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારક, સદવિદ્યા સદ્ધર્મ રક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, નિર્દોષતા, નિખાલસતા, નિર્મળતા, જેમના જીવનમાંથી સદાય નિદ્રે છે એવા પૂજ્યપાદ ગુરુ મહારાજ, ગુરુકુલ પરિવારના સર્વે બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય પરમહંસો તથા સર્વે ભાવિક ભક્તજનોને જય સ્વામિનારાયણ. ગઈકાલની કથામાં આપણે શરણાગતિ ઉપર વાત કરી રહ્યા હતા. શરણાગતિ એટલે શું? શરણાગતિ શા માટે? શરણાગતિ થી ભગવાન અને ભક્ત વચ્ચેનો કયો સંબંધ પ્રસ્થાપિત થાય છે? ભગવાન કઈ રીતે ભક્તનું રક્ષણ કરે છે? આ તમામ વાતો ઉપર આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. છેલ્લે આપણે એ મૂલ્ય ઉપર હતા કે ભગવાન છે એ પોતાના શરણાગતનું સર્વ પ્રકારે રક્ષણ કરે છે. સર્વ પ્રકાર એટલે શું? એક બાહ્ય રીતે અને બીજું આંતરિક રીતે. કાલે જે આપણે જે જે પ્રસંગો સાંભળ્યા, એ હામા પરના કરશન બામણિયાને બાજરાને ચોર થકી રક્ષણ કર્યું, દેવશી ભગતના વેવાઈને ત્યાં પૈસા આપ્યા, જે જે પ્રસંગો આપણે કાલના દિવસે સાંભળ્યા હતા, એ તમામ રક્ષાઓ એ બાહ્ય રક્ષા છે, ભૌતિક માર્ગની રક્ષા છે. પણ ભગવાન તો પોતાના ભક્તની સર્વ પ્રકારે રક્ષા કરે છે, એટલે એક આંતરિક રક્ષા પણ ભગવાન કરે છે. તો આંતરિક રક્ષા એટલે શું? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, છળ, કપટ, અહંકાર, આવા અનેક અધર્મ સર્ગના દોષો એ આપણા ચિત્તમાં રહ્યા છે. આ દોષો થકી, આ અંતર શત્રુઓ થકી ભગવાન જે રક્ષા કરે છે એને આંતરિક રક્ષા કહેવાય છે. અને આમ જોઈએ ને તો આંતરિક રક્ષા છે એ જ સાચી રક્ષા છે. લોયાના ત્રીજા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે પ્રહલાદજીને યાદ કર્યા છે. મહારાજ કહે છે, પ્રહલાદજી નૃસિંહ પ્રત્યે બોલ્યા છે, હે મહારાજ, હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો અને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો. તમે જ્યારે મારા ઇન્દ્રિયોના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું એને સાચી રક્ષા માનીશ. માટે ભગવાનનો ભક્ત હોય તેની ભગવાન દૈહિક રક્ષા કરે તેણે કરીને હર્ષ ન પામે, અને રક્ષા ન કરે તેણે કરીને શોક ન પામે. દૈહિક રક્ષા ભગવાન કરે કે ન કરે એ મહત્વની નથી, પણ આંતરિક રક્ષા ભગવાન કરે એ અતિ મહત્વની છે. આમ સામાન્ય રીતે વિચાર કરીએ તો એ આપણને ખ્યાલ આવે કે બાહ્ય રક્ષા તો આ જગતના ભૌતિક પદાર્થો પણ કરી શકે છે. પ્રહલાદજીને અગ્નિ થકી બચાવ્યા તો આજે કોઈના ઘરે અગ્નિ લાગી હોય તો ફાયર બ્રિગેડવાળાને ફોન કરો તો એ બચાવી શકે છે. હિરણ્યકશિપુ જેવા બાપા હેરાન કરતા હોય અને છોકરો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવે તો પોલીસ આવીને એને પકડી જાય. દરેક પ્રકારે આજે ચોર થકી રક્ષણ પોલીસ કરી શકે છે, એમાં ભગવાનને આવવાની જરૂર નથી. તો ભગવાનના ઓપ્શનમાં એ ભૌતિક રક્ષામાં એ આજના ભૌતિક સાધનો આવી શકે છે, પણ આંતરિક રક્ષા કરવા માટે જો કોઈ એકમાત્ર પણ સાધન હોય તો કહો નથી. વિજ્ઞાન અને ટેકનોલોજી ગમે તેટલી સંશોધનો શોધો કરે પણ માણસની દૈહિક રક્ષા કરી શકે છે, પણ આંતરિક રક્ષા કરવામાં વિજ્ઞાન હંમેશા નિષ્ફળ જાય છે. એટલે બાહ્ય રક્ષા ભગવાન કરે એ એક સ્ટેપ ઓછી ગૌણ છે, જ્યારે આંતરિક રક્ષા કરે એ જ મહત્વની છે. એક જણો મંદિરમાં બે હાથ જોડી અને ભગવાનની મૂર્તિ આગળ આમ એવો દીન થઈને પ્રાર્થના કરતો હતો, હે પ્રભુ, હે મુરલી મનોહર, હે કૃષ્ણ, હે ભક્ત વત્સલ, હે ભગવાન, તમે તો દ્રૌપદીના ચીર પૂર્યા, અરે પ્રભુ તમે કુવેરબાઈના મામેરા પૂર્યા, હે પ્રભુ મારા મોબાઈલમાં બેલેન્સ પૂરી દો ને. ભલા માણસ મોબાઈલમાં બેલેન્સ પૂરવા માટે દુકાને જવાનું હોય, મોબાઈલની દુકાને, મંદિરમાં પ્રાર્થના કરવાની ના હોય. આવા ભૌતિક માર્ગના સુખો એ તો આજના ભૌતિક સાયન્સમાંથી પણ મળી જાય છે, આ જગતમાંથી પણ મળી જાય છે, પણ આંતરિક સુખ છે, આંતરિક દોષો થકી છુટકારો છે એ તો કેવળ ને કેવળ એક ભગવાન આપી શકે છે. એના માટે આપણે મંદિરે જવાનું છે, એના માટે પ્રાર્થના કરવાની છે. અરે બાહ્ય રક્ષા ઇવન આપણી સમજણ, આપણું જ્ઞાન, આપણું ભણેલું કાંઈ કામ નથી લાગતું. રાવણ છે એ ચાર વેદનો ભણેલો હતો, કેટલા? ચાર વેદનો, છતાંય કામદોષથી એ હારેલો હતો. એ કામદોષને ન જીતી શીખો, એની પાસે અપાર સામર્થ્ય હતું, ત્રિલોકી ઉપર રાજ કરી શકે એવી શક્તિ હતી, પૂજામાં બળ હતું, પણ એ પૂજાનું બળ શું કામનું જો આંતરિક દોષથી જ એ પરાધીન હતો. બ્રહ્માજી વેદના ઉદ્ગાતા કહેવાય, છતાંય સરસ્વતીને દેખીને મોહ પામ્યા. નારદજી ભક્તિના આચાર્ય છે, છતાંય ભગવાનની એ માયા, ભગવાનની શક્તિ, શિલનિધિ રાજાની દીકરીને પ્રણવાનું મન થયું. આ ભગવાનની એટલી અપાર શક્તિ છે કે એવા સંજોગો ભગવાન ઊભા કરી દે તો આપણું જ્ઞાન, આપણી સમજણ કે આપણી બાહ્ય શક્તિ, આપણી સત્તા એ કાંઈ કામ લાગતું નથી, ક્યારે અધ્યાત્મ માર્ગથી પડી જવાય એનું કાંઈ નક્કી નથી. અધ્યાત્મ માર્ગે આંતરિક રક્ષા કરનારો જો કોઈ એકમાત્ર હોય તો એ છે ભગવાનનો આશ્રય, ભગવાનની શરણાગતિ. એટલે જો વડતાલના 11મા વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આ સંસારને વિશે જે પંડિત છે એ શાસ્ત્ર પુરાણો સર્વ વાંચે છે, પણ તેને ભગવાનનો સર્વ પ્રકારે, ભગવાન અને સંતનો જેવો છે તેવો મહિમા કેમ સમજાતો નથી? ત્યારે મહારાજે બહુ સરસ ઉત્તર કહ્યો છે. મહારાજ કહે, સ્વામી, તે શાસ્ત્ર પુરાણને વાંચે છે તો ખરા, પણ એને ભગવાનનો આશ્રય નથી, માટે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર તેણે એના જીવને હરવી નાખ્યો છે, અને કામાદિક શત્રુ એને કોઈ કાળે માથું ઉપાડવા દેતા નથી. શું કહ્યું? ખાસ શબ્દ છે, એને ભગવાનનો આશ્રય નથી એટલે કામ ક્રોધાદિ કે એના જીવને હરવી નાખ્યો છે. જો આશ્રય હોત એનો મતલબ એ જ થયો કે જો આશ્રય હોત તો એ કામ ક્રોધાદિકથી ઉપર ઉઠ્યા હોત, અને ઉપર ઉઠે તો એ ભગવાન અને સંતને સાચી દ્રષ્ટિથી જોઈ શકે. જ્યાં સુધી એ કામ ક્રોધાદિકથી મધ્યમાં છે, જગતનો જીવ છે, સંસારી જીવ છે, એ ભગવાન અને સંતનો સાચો મહિમા ન જાણી શકે, કારણ કે એની પાસે દ્રષ્ટિ જ નથી. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એક જગ્યાએ પંક્તિ થયેલી, ને પંક્તિમાં પીરસાતું હતું અને બરોબર સરસ મજાનો દૂધપાક પીરસાણો, અને એક જણો આમ ક્યારનો આમાં આમ કંઈક કાઢે, દૂધપાકમાંથી કાઢવાનો પ્રયત્ન કરે, બાજકા ભરી ભરીને બહાર નાખે. એટલે બાજુવાળાને આજ આ શું કરે છે? એટલે બાજુવાળાએ કીધું કે પૂછ્યું કે અલા ભાઈ આ શું તમે આ બાજકા ભરી ભરીને બહાર મોઢામાં નાખવાનું પીવાનો છે? એ કે એમને પણ આમાં માખી પડી છે, કાઢું છું ક્યારનો. પહેલાં જોયું માખી છે નહીં, પછી જોયું તો અલા આંખના ચશ્મા પહેરાતા ને એમાં માખી ચોંટી હતી. એટલે ઘણી વખત આપણી દ્રષ્ટિ જ એવી હોય જેને લઈને ભગવાનનો મહિમા આપણે સમજી શકતા નથી. જ્યારે દ્રષ્ટિ બદલે ત્યારે ભગવાન અને સંતનો સાચો મહિમા સમજાય. પણ એ દ્રષ્ટિ બદલવા માટે જરૂરી શું છે? મહારાજે કહ્યું એને આશ્રય થાય તો એ કામ ક્રોધાદિકને જીતી શકે, અને જ્યારે જીતે ત્યારે સમજી શકે. બહુ કઠણ છે કામ ક્રોધાદિકને જીતવા, એ આપણા હાથની વાત નથી લાગતી. તમે જુઓ આ દોષોનું બળ કેટલું છે. કાળ, કર્મ અને માયા આ ત્રણેય એક સાથે કામ કરે છે. કાળ એટલે આજે કળિયુગ ચાલે છે, અને શાસ્ત્રો કહે છે અને આપણે જોઈએ જ પણ છીએ કે કળિયુગમાં અધર્મ સર્ગના દોષો એ પૂર્ણ રીતે વ્યાપે છે. અને આજે જ આપણે જોઈએ છીએ સમાજમાં જે ઘટનાઓ ઘટી રહી છે, ન જોઈ શકાય, ન સાંભળી શકાય એવી ઘટનાઓ ઘટે છે, એનું કારણ શું છે? એક એક દોષ જુઓ તમે, કામ દોષનો પ્રભાવ જુઓ આજે જે યુવાનોમાં, આજે જે આખા એ સમાજમાં અમુક પ્રકારે વ્યાપી ચૂક્યો છે એ આપણે જોઈ શકીએ છીએ. એ શેનો પ્રભાવ છે? કામ દોષનો પ્રભાવ. આપણે શું કહીએ, મોબાઈલનો વાંક છે, એવી વિડીયોઝ બનાવનારાનો વાંક છે, એવા વિચારો આપનારાનો વાંક છે. હા, એ બધાનો વાંક છે, નિમિત્ત બને છે, પણ મૂળ વાંક એ કામ દોષનો છે. અધર્મ સર્ગનો એક દોષ એ સમગ્ર જગતમાં વ્યાપી ચૂક્યો છે. એવી જ રીતે ક્રોધ, આજે રસ્તા ઉપર ગાડીઓ જતી હોય ને જરાક અથડાઈ જાય ને ઉતરીને બાંધી પડે બે જણા ક્રોધમાં ને ક્રોધમાં, કોઈના ખૂન કરી નાખે, પતિ પત્ની ઉપર ક્રોધ કરીને સોય કરી નાખે, શું છે ક્રોધમાં ને ક્રોધમાં માણસ આજે શું નથી કરી નાખતો? આ ક્રોધનો પ્રભાવ છે. લોભ, આજે લોભને લઈને માણસ શું શું કરે છે. આજે ચોરી, ખૂન, સગા ભાઈના ખૂન થાય છે, પોતાની મિલકતના બંટવારામાં જે બધું થાય છે, શું થાય છે? એક લોભનો પ્રભાવ છે સર્વત્ર. આજે કરોડોના કૌભાંડો પકડાય છે, શા માટે? પૈસો, પૈસો, લોભ ભેળું કરી લેવું. માણસ આજે જે આટલી સ્પર્ધાત્મક હરીફાઈઓ કરવા માટે મહેનત કરે છે, અને એમાં આગળ આવવા માટે, પોતાની કંપનીને સર્વશ્રેષ્ઠ સાબિત કરવા માટે, આ બધું શું છે? માન. જરાક ક્યાંક એનું નામ ન લેવાનું હોય તો ખોટું લાગી જાય, 10-15 જણામાં થોડુંક પોતાનું આમ થાય નહીં તો તરત જ બધાને છોડીને નીકળી જાય, આ બધું શું છે? અહંકાર, માન. એટલે કળિયુગમાં કાળ એવો પ્રધાન છે કે સર્વત્ર દોષોનો વ્યાપ છે. હવે એ કળિયુગમાં આપણે રહીએ છીએ, એટલે કાળનું બળ તો એક છે જ. બીજું માયા. માયાનો પણ પ્રભાવ એટલો બળવાન છે. માયા દેવી હેશા ગુણમયી મમ માયા દુરત્યયા. શું લખ્યું? દુરત્યયા. એને દૂર કરવી જ એટલી કઠણ છે કે એને જીતવું એ કોઈ ગમે તેવો સાધક હોય એ પણ ગમે ત્યારે માયાના લેશમાં આવી જાય. દેવી હેશા ગુણમયી, એ ભગવાનની શક્તિ માયા છે, રજોગુણ, આજે રજોગુણ રૂપે માયા સર્વત્ર વ્યાપક છે. ત્રીજું, કર્મ. પૂર્વ જન્મના કર્મના સંસ્કારો. મહારાજ કહે કે આપણા ચિત્તમાં સમગ્ર જગત રહ્યું છે. એટલે શું? પૂર્વના કર્મો એ બધા જ આપણા જગતમાં એ રહ્યા છે, અને જ્યારે એવા સંજોગો ઊભા થાય ત્યારે એ સંસ્કાર ઉપર આવે છે, અને એને લઈને માણસ ગમે તેવા ગુણવાન હોય, ગમે તેવો સમજણવાળો હોય, છતાંય એ સંજોગોને વશ થઈ અને અધર્મનું કાર્ય કરી બેસે છે. તો કાળ, માયા ને કર્મ ત્રણેય એટલા બળવાન છે કે જે માણસને પછાડે છે અને અંતર શત્રુઓને વશ કરે છે. પણ આ ત્રણેયનું, કાળ, કર્મ ને માયા, આ ત્રણેયના બળને અઠાવનારું જો કોઈ એકમાત્ર બળ હોય તો એ છે ભગવાનનું બળ. ભગવાનના શરણે કોઈ જાય, જો જાય તો ભગવાન એ કાળ, કર્મ ને માયા થકી એને ઉપર ઉઠાવી દે છે. એટલે મહારાજે વચનામૃતમાં કહ્યું ને કે કાળ, કર્મ મારા ભક્તને પીડવાને અર્થે સમર્થ થતા નથી. એને જો ભગવાન દંડ દેવો હોય તો ભગવાન પોતે દંડ દે, પણ કાળ, કર્મ, માયા એ સમર્થ નથી. અમદાવાદના દામોદર ભક્ત, બસ સંતો એક વખત અમદાવાદ પધારેલા, અને સામાન્ય ભગત, ભાવિક, એટલે સંતો પાસે આવીને બેઠા. સંતોએ વાતો કરી, સારું લાગ્યું, એટલે વર્તમાન ધારણ કર્યા અને સત્સંગી થયા. હવે ધીરે ધીરે ધીરે સત્સંગનો રંગ ચડતો ગયો. મહારાજની સેવાઓ કરે, મહારાજનું ધ્યાન ભજન કરે, સંસારની પ્રવૃત્તિઓ કરે, તો પણ મહારાજને ભેળા રાખે. એમ કરતા કરતા કરતા એ દામોદર ભક્ત એ કઈ સ્થિતિએ પહોંચ્યા. એક દિવસની વાત, સાંજનો સમય, રાત્રિનો સમય, આખું જગત, તળ સ્થળ બધું સ્તંભી ગયું છે. પોતાના ઘરમાં ખાટલા ઉપર બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરે છે. ઘરના ખૂણામાં એક આછો અમથો દીવો બળે છે. અને સાચો ભગત હોય ને, આમ જોઈએ ને તો એને આમ બધાએ સૂઈ જાય, બધું જંપી જાય, પછી એને ભજન કરવાની મજા આવે. એટલે જ આજે મોટા મોટા સાધકો ધ્યાન કરે, ક્યારે કરે? બ્રાહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી અને એકદમ મન. આના પાછળ બહુ મોટું કારણ છે કે એ વખતે તમામ મનુષ્ય સૂતા હોય, એમાં ખાસ રજોગુણી અને તમોગુણી મનુષ્ય એ આ જગતમાં બધા સૂતા જ હોય વહેલી સવારે, કારણ કે રાતે મોડા સુધી જાગ્યા હોય. વહેલી સવારે બધા સૂતા હોય અને સત્વગુણી મનુષ્ય હોય એ જાગીને ધ્યાન ભજન કરતા હોય, એટલે આખાય વિસ્તારમાં, આખાય દુનિયામાં એ વાતાવરણ સત્વગુણનું હોય. અને એ વખતે જો ઉઠી અને ધ્યાન ભજન કરે તો એનું બેનિફિટ ખૂબ મળે. એટલે આ ભગત એ એકદમ શાંત અવસ્થામાં બધા સૂતા છે અને શાંત વાતાવરણે ભજન કરે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નિયમની માળા હશે, કરતા હશે. અચાનક ધડાક ધડામ દઈને અવાજ આવ્યો. એટલે ભગતે આંખો ખોલીને જોયું, કોણ છે, શું થયું? જોયું તો એકદમ કાળોતરો પુરુષ સામે ઊભો છે. એટલે ભગતે પૂછ્યું, ભાઈ કોણ છો તમે? ત્યારે પુરુષ કહે છે, હું તમારા શરીરમાં રહેલો કામ છું. શું કામ? હા, હવે હું જાઉં છું, તમારા શરીરમાં આવ્યો રહી શકું તેમ નથી. તમે ભગવાનનું ખૂબ ભજન કર્યું છે એટલે હવે હું તમારા શરીરમાં રહી શકું તેમ નથી. ભગત એ ગયો, પાછી માળા કરવા માંડ્યા. વળી પાછો ધડામ દઈને અવાજ આવ્યો, આંખો ખોલીને જોયું, સામે કાળો એકદમ લાલ પુરુષ છે. પૂછ્યું, કોણ છો? હું ક્રોધ છું, હવે હું જાઉં છું, તમારા શરીરમાં રહી શકું એમ નથી. એક પછી એક માન, મત્સર, આશા, તૃષ્ણા, એક પછી એક તમામ દોષો એ પુરુષ રૂપે થઈ, મૂર્તિમંત થઈ અને એ ભગતના દેહમાંથી નીકળી ગયા, અને છતે દેહે ભક્ત એ નિર્દોષ બની ગયા. જળ કમળવત, આપણે કહીએ ને કે ભક્ત જળ કમળવત છે, એટલે શું? આ સંસારમાં રહેવા છતાંય સંસારનો એક દોષ જેને અડે નહીં, જેમ કમળ પાણીમાં છે તો પાણીનું ટીપું એ કમળને અડી શકે નહીં, એમ આ સંસારમાં હોવા છતાંય એમને કોઈ સંસારનો ભાવ અડે નહીં, એવા ભક્ત ઉત્તમ કોટીના થઈ ગયા. એક વખત બસ સામાન્ય ભાવિક સંત પાસે આવીને બેઠા હતા અને આજે કેવા ભક્ત બની ગયા. કલ્યાણ કારણ એકમાત્ર ભગવાનનો આશ્રય અને ભગવાનનું ભજન. એટલે મહારાજે કહ્યું કે કોઈ સિદ્ધ થાય છે, કોઈ સર્વજ્ઞ થાય છે, એ બધા શેને લઈને થાય છે? મહારાજ કે ભગવાનની ઉપાસનાને લઈને થાય છે. પ્રથમના 56માં વચનામૃતમાં ઉપાસના એટલે શું? જે ભગવાનનો આશ્રય છે એ ભગવાનને લઈને થાય છે. શિક્ષાપત્રી ભાષ્યમાં શતાનંદ સ્વામીએ ખૂબ સરસ એક સંવાદ, ખૂબ ચર્ચા કરી છે. આમ તો શાસ્ત્રાર્થ જેવું છે, થોડુંક મન દઈને સાંભળજો, ખૂબ મજા આવે એવી વાત છે. કોઈ પ્રતિપક્ષીએ પ્રશ્ન પૂછ્યો છે, પારાશર માધવીય ગ્રંથમાં એવું લખ્યું છે કે દીર્ઘકાલમ બ્રહ્મચર્યમ, કળિયુગમાં આ વર્જ્ય છે. દીર્ઘકાલમ બ્રહ્મચર્યમ કે લાંબા સમય સુધીનું બ્રહ્મચર્ય ટકાવી રાખવું એ કળિયુગમાં વર્જ્ય છે. તો પછી સ્વામિનારાયણના સાધુઓ એ કળિયુગમાં બ્રહ્મચર્ય પાળે છે તો એ કઈ રીતે સંભવી શકે? આવો પ્રશ્ન કોઈ પ્રતિપક્ષીએ ઊભો કર્યો એટલે શતાનંદ સ્વામી એકદમ આમ જવાબ આપ્યો છે તાબડતોડ. સ્વામી કે ભગવત બલ રહી તત્વે ન તદ ધર્મ પાલના સક્ત પુરુષ વિષયત્વાત. હા, એ વાત સાચી છે, માધવીય પરાશર ગ્રંથમાં લખ્યું એટલે વાત સાચી છે. પણ કોના માટે છે? ભગવત બળ રહી તત્વેને, જેને ભગવાનનું બળ નથી, જેને પોતાના સાધનનું બળ છે, પોતાની સાધનાઓનું બળ છે, એને તદ ધર્મ પાલન અશક્તત્વાત કે પોતાનું એ ધર્મ પાલન કરવો એ અશક્ય છે. એટલે એના માટે લખ્યું છે કે દીર્ઘકાલમ બ્રહ્મચર્યમ અશક્ય. જ્યારે ભગવાનનું જેને બળ છે એને ભગવાનના બળે કરીને બ્રહ્મચર્ય પડે છે, એને જરાય કઠણ નથી, કારણ કે એને ધૈર્યાદિક ગુણ સંપત્તિ પ્રાપ્ત કરી છે. એટલા માટે શ્રીમદ ભાગવતનું બીજું પ્રમાણ આપ્યું ત્યાં, ખૂબ સરસ શ્લોક છે. કિન્નુ બાલેશુ સુરેણ કલિના ધીર ભીરુણા અપ્રમત્ત પ્રમત્તેશુ યો વૃકો નૃષુ વર્તતે. કે જેમ કળિયુગ છે એ તો એક વરુની સમાન છે, જેમ વરુ છે એ નાના નાના બાળકો હોય એને એ બીવડાવે, પણ મોટા અને શૂરવીર ધીર પુરુષોની આગળ વરુ છે એ પોતે બીકણ બની અને ભાગી જાય છે. એમ આ કળિયુગ છે, આ કળિયુગના દોષો છે એ જે સામાન્ય અને પોતાના સાધન ઉપર, પોતાના બળ ઉપર કરનારી સાધનાઓ કરે છે એના માટે છે, એને બીવડાવે છે. પણ જેને ભગવાનનું બળ છે એ તો શૂરવીર છે અને એની આગળ એ ભાગી જાય છે. મહારાજે પણ પ્રથમના 6 વચનામૃતમાં શું કહ્યું? મહારાજ કે ભગવાનના ભક્ત છે એ એકાંતિક ભક્તિ કરે છે અને એકાંતિક ભક્તિના ભક્તિરૂપી જે કર્મ છે એણે કરીને કાળના બળને પણ હઠાવી નાખે છે. બહુ સમજવા જેવું વાક્ય છે આ. એકાંતિક ભક્તિરૂપી કર્મ જે ભગવાનનું ધ્યાન ભજન એકાંતિકપણે કરીએ છીએ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ કરીએ છીએ એને લઈને કાળનું બળ પણ હટી જાય છે. એટલે કળિયુગમાં પણ આજે જોઈએ છીએ આપણા સત્સંગમાં કેવા એકાંતિ મુક્ત સ્થિતિના ભક્તો છે કે જે દેશ વિદેશમાં મોટા મોટા વ્યવહારોમાં છે છતાંય દેશ વિદેશના સંસ્કારો વિકારો એને સ્પર્શ નથી કરી શકતા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યારે વિદ્યાર્થીઓ વિદેશ જતા ને ત્યારે સ્વામી કહેતા કે જાઓ, જે ભલે જાઓ, ડોલર ત્યાંનો કમાજો, પણ સંસ્કાર અમારા ભારત દેશના રાખજો. અને આજે પણ આપણા ગુરુકુલના વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં ગયા છે અને ખૂબ સારો સત્સંગ રાખે છે. બધાને કહેવું પડે કે નહીં, વિદેશના ભક્તો એટલે ચડિયાતા ભક્તો. શા માટે? ભગવાનનો આશ્રય છે ને ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય યુક્ત એકાંતિક ભક્તિ કરે છે. એટલે તમે જુઓ ભાયાવદરના કેશવ ભગત, કદાચ સાંભળો હોય પ્રસંગ, નાનપણથી ઈચ્છા હતી કે મારે સાધુ થવું છે, બસ હવે ભગવાન ભજવા છે. પણ થયું એવું એ વખતેના સમયગાળા પ્રમાણે એમને નાનપણથી જ બાળ લગ્ન કરાવવામાં આવતા, એટલે લગ્ન થઈ ગયેલા, હવે ના પાડે તો પછી સમાજમાં ખોટું દેખાય, એટલે એમના પિતાએ એમને રજા આપી નહીં. છતાંય 2-3 વખત ભગત ભાગ્યા છે, જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા, પણ વારે વારે પિતા લઈ જાય. પછી થયું કે કાંઈ નહીં, સંસારમાં રહી અને આપણે અલિપ્ત રહીને ભગવાનનું ભજન કરશું. એટલે પછી ભગવાનનું ભજન કરવા સંસારમાં રહી ગયા. હવે જ વાત બને છે આણું તેડાવી અને એમના પત્નીને ઘેર લાવ્યા. એમ કરતાં કરતાં 6 માસ વીતી ગયા. એક દિવસ એમના વહુ અને સાસુ બંને ઘરના બધા સભ્યોને જમાડી અને વાળું કરવા માટે સાથે બેઠા છે. વાતમાંથી વાત નીકળી એટલે સાસુમાએ પૂછ્યું, બેટા, વહુ બેટા, 6 મહિના થયા તમે આવ્યા એના, તમારું દાંપત્ય જીવન એ સારું ચાલે છે ને, સુખી છો ને? ત્યારે તેમના પત્ની બોલ્યા, સાસુમાં, સાવ સાચું કહું ને તો તમે મને જેની સાથે પરણાવી છે એ કોઈ સામાન્ય પુરુષ નથી, કોઈ આ સંસારી પુરુષ નથી, એ તો કોઈ સિદ્ધ મહાત્મા લાગે છે. અરે જે દિવસથી હું આ ઘરમાં આવી છું, અમે સાથે રહીએ છીએ, પણ કોઈ દિવસ એણે મારી આંખમાં આંખ નાખીને જોયું નથી. ક્યારેક ભૂલથી જોવાઈ ગયું હોય તો એ બીજે દિવસે ઉપવાસ કરે છે. આખો દિવસ મારા દિવાલ બાજુ મોઢું રાખી અને ભગવાનનું ભજન કરે, ઘરનું કામ કરે, પણ કોઈ દિવસ મારી સાથે વાત પણ કરી નથી. સ્પર્શ સુદ્ધા તો ક્યાંથી કોઈ, આ કોઈ સામાન્ય પુરુષ નહીં. જો માં, મારું માનો ને તો એમને મોકલી દો, એને સાધુ થવું હોય તો ભલે જાય, તમારી સેવા હું કરીશ, બસ એને જવા દો. એમના યોગથી વિચાર કરો, એમના યોગથી એમના પત્નીને પણ વૈરાગ થઈ ગયો, એને પણ સંસારની વાસના મટી ગઈ કે એને જવું હોય તો જવા દો, કેવા ભક્ત હશે. બાકી આ કળિયુગમાં એક ઓરડામાં પતિ પત્ની સાથે રહી અને 6 મહિના સુધી કોઈ વિકાર ન થાય, આ કોઈ શક્ય બાબત છે? કોઈ ન માની શકે. આજે યુવાનનો એકાંતમાં ઇન્ટરનેટનો યોગ હોય છતાંય નિર્વિકાર રહેવું એ શક્ય બને છે? જ્યારે આ કઈ રીતે એકમાત્ર પુરુષોત્તમ નારાયણનો આશ્રય છે અને એનું ભજન કરે છે, ઉપાસનાના બળે એ ભગવાન કાળના અધર્મના દોષોને પણ ઠેલવી નાખે છે. ભગવાન બાહ્ય રીતે રક્ષા કરે છે, એવી જ રીતે આંતરિક રીતે પણ ભગવાન એવી જ રક્ષા કરે છે. હવે ત્રીજો પોઈન્ટ, જો આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ. સૌ પ્રથમ આપણે શું જોયું? શરણાગતિ એટલે શું? પછી જોયું શરણાગતિ શા માટે, ઘણા સાધનો છે, શરણાગતિ શા માટે? ત્યાર પછી ચોથા પોઈન્ટ ઉપર આવ્યા હતા કે શરણાગતિનો આપણા જીવનમાં એટલે કે વર્તમાન કાળે શું અસર, શું ઇફેક્ટ? તો એમાં પહેલો મુદ્દો જોયો હતો, ભગવાનના આશ્રયથી ભગવાન આપણા ઉપર રાજી થાય છે અને કાળ પૂર્વેના તમામ પાપ અને કર્મના બંધનથી આપણને છોડે છે, મુક્તિ આપે છે. આ પેલો. બીજું જોયું તો આપણે ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે. સર્વ પ્રકારેમાં બે પ્રકારે, એક આંતરિક અને બીજું બાહ્ય રીતે. બાહ્ય રીતે જે રક્ષા કરે છે એ આપણા ભૌતિક માર્ગમાં કોઈ દુઃખ આવે તો કટોકટીના સમયે જો ભગવાનને યાદ કરીએ તો ભગવાનના વચન પ્રમાણે યોગક્ષેમમ વહામ્યહમ, ભગવાન પોતે આવી અને આપણી રક્ષા કરે છે. પણ શરત એક હતી કે આશ્રય પૂર્ણ જોઈએ. ત્યાર પછી પોઈન્ટ લીધો તો આંતરિક રક્ષા કરે છે. આંતરિક રક્ષા એટલે શું? તો કે અંતરશત્રુઓ થકી રક્ષા. અંતરશત્રુઓ એટલે કામ ક્રોધાદિક થકી રક્ષા. તો આ બે પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ આવે છે, જેને ભગવાનનો દ્રઢ આશ્રય છે તે ભગવાનના આશ્રયના પ્રતાપે કરીને ભગવાન તુલ્ય ગુણો પ્રાપ્ત કરે છે. મહારાજે એક વચનામૃતમાં, પ્રથમના 77મા વચનામૃતમાં બહુ એક જ વાક્યમાં લખી નાખ્યું, જેમ જેમ આશ્રય દ્રઢ થતો જાય છે એમ એમ એનામાં એ કલ્યાણકારી ગુણ હૃદયમાં વૃદ્ધિ પામતા જાય છે. કઈ રીતે? તો મહારાજ પ્રથમના 62મા વચનામૃતમાં સમજાવે છે, એક દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ નેત્ર આગળ દીવો કરવામાં આવે, દીવો હોય તો દીવાનો પ્રકાશ છે એ આપણી આંખમાં આવે છે, દીવાનો પ્રકાશ આંખમાં જાય છે અને એ પ્રકાશ્ય કરીને આપણી આંખ પણ પ્રકાશિત થાય છે, એમ ભગવાનના સંબંધે કરીને, ભગવાનના નિશ્ચય કરીને, ભગવાનના આશ્રય કરીને ભગવાનના ગુણો એ ભક્તમાં આવે છે. પછી જેવી શરણાગતિ, જેવો આશ્રય, એવા ગુણો એનામાં આવે. સંવંત 1934ની સાલ છે. મહાપુરુષ દાસજી સ્વામી એ માણસા પધારેલા. હવે બરોબર એ વખતે માણસા ગામના બધા ભક્તો એ સાંજે ધૂન ભજન કરતા હોય, સ્વામી કથા વાર્તા કરે, બધા બેઠેલા એટલે એ ગામના એક ભક્ત નામ પીઠા ભગત એ સ્વામી પાસે આવ્યા. સ્વામી પાસે આવીને કહે, સ્વામી સ્વામી મારા માએ મને કીધું છે કે સ્વામીને કહેજે કે ઘરમાં દાણા ખૂટી ગયા છે. લ્યો, ઘરમાં દાણા ખૂટી જાય તો એ સાધુને કહેવાનું? કેવા નિર્દોષ એ ભક્તો હશે. મારે માએ કીધું છે. એ મા કોણ હતા ખબર? એ કાળુભાઈ વાવડિયાના ભાઈના દીકરી એટલે કે ભત્રીજી, તે માણસા પરણાવેલા, એમના દીકરા પીઠા ભગત, અને તે સ્વામી પાસે આવ્યા. બરોબર એ વખતે 34 દુકાળ પડ્યો હતો એટલે સ્વામીને કહ્યું, સ્વામી દાણા ખૂટી ગયા છે. સ્વામી કે, જો પીઠા, કાલે સવારે જઈ અને ખેતરમાં હળ આગજે, ભગવાન રોટલા દેશે. પણ સ્વામી ખેતરમાં કાંઈ નથી, અત્યારે ખાલી કોરું ખેતર પડ્યું. તો એ અમે કહીએ છીએ એમ કરો ને, હળ આગજે, ભગવાન રોટલા દેશે, બસ. હવે પીઠા ભગત તો ઘેરે આવ્યા. માને વાત કરી, માં આવી રીતે સ્વામીએ કહ્યું છે કે હળ આગવાનું, જા પીઠા, સ્વામી કહેતા હોય ને એ સાચું જ હોય, જા હળ આગજે, કાલ સવારે નીકળી જાજે, હળ આગજે. બીજા દિવસે પીઠા ભગત તો એના માના વચન ઉપર, સ્વામીના વચન ઉપર વિશ્વાસ રાખી અને નીકળી ગયા. બળદ જોડ્યા ને હળ આકવાનું ચાલુ કર્યું. હજી એક ઉથલ પૂરી થાય કે ન થાય ને હળ કોઈની સાથે અથડાયું ને ધ્રાંગ દઈને અવાજ આવ્યો. હળ ઊભું રાખ્યું બાજુમાં લઈ અને ત્યાં ખાડો ગાળ્યો. ખાડો ગાળ્યો ને જોયું તો એક ગધિયાનો ભરેલો ઘડો મળ્યો. ગધિયા એટલે એ વખતેનું એ વખતેના રૂપાના સિક્કાનું ચલણ હતું. એ ગધિયાનો ભરેલો ઘડો મળ્યો. ઘડો લઈ ઘેર આવ્યા, એ સિક્કા વેચી અને 3400 દુકાળ પાર પાડ્યો. હવે બીજા વર્ષે ફરી પાછા મહાપુરુષ દાસજી સ્વામી આ માણસા ગામમાં પધાર્યા. એ જ રીતે આખી સભા થઈ. પીઠા ભગત વળી પાછા આવ્યા. કેમ પીઠા, આ વખતે તો સારું છે ને, અનાજ પાક્યું છે ને, આ વખતે તો વરસાદ ખૂબ થયો છે. હા સ્વામી, આ વખતે વરસાદની તો છૈત છે, પણ શું, પણ સ્વામી થયું એવું કે તીડનું ઝુંડ આવ્યું છે ને બધાએ પાક ખાઈ ગયું છે. આ વખતે પણ દાણાની ચિંતા છે. એમ જો પીઠા, આ વખતે છે ને પાછું હળ આગજે ખેતરમાં, મહારાજ રોટલા દેશે. ઓલી વખતે ચમત્કાર થયો એટલે આ વખતે થયું કે હાલો, સ્વામીએ કીધું છે અને આ વખતે એવું કંઈક મળી જશે. ભગત તો આવ્યા દોડતા દોડતા ઘેરે. સ્વામી માને વાત કરી, માં આવું કીધું છે કે કાંઈ વાંધો નહીં, સ્વામીએ કીધું સાચું જ હોય, જવાનું. બીજા દિવસે ગયા, હળ આયકું, પણ આખો દિવસ હળ આયકું, કાંઈ નીકળ્યું નહીં. મારી પાસે આવ્યા સાંજે, માં કાંઈ ન થયું, સ્વામીના વચન ખોટા? નહીં નહીં નહીં બેટા, એવું ના બોલાય, સ્વામીના વચન ક્યારેય ખોટા ન પડે. સ્વામી કહે એમ જ થાય. કેટલો નિર્દોષ ભાવ! તમે આમ જુઓ, આપણને કોઈક સ્વામી આમ કીધું હોય ને કે આમ કરજે, સ્વામીને બહુ વ્યવહારની ખબર ન પડે. હવે આપણે આપણી રીતે જ કરવાનું હોય. ઘણા સ્વામી પૂછવા આવે, અહીંયા વડીલ સંતો હોય ને, પૂછવા આવે કે સ્વામી આવી રીતે ચાલુ કરીએ છીએ કંપનીના હાથે અને કેમ કરીએ તો સારું? એટલે સ્વામી કહે, સ્વામી તો મનમાં જેમ આવે ભગવાન સુજાડે એવું કહે, આવી રીતે કરજો. એટલે હા સામે હા સામે એમ કરીને નીકળી જાય ને પછી કરે પોતાની રીતે. ના, પૂરો વિશ્વાસ એના માં કે બેટા, સ્વામીએ કીધું હોય ને એટલે સાચું જ હોય, આપણે જવાનું. બીજા દિવસે ગયા, તોય કાંઈ ન નીકળ્યું. ત્રીજો દિવસ, તોય કાંઈ ન નીકળ્યું. નવ નવ દિવસ વીતી ગયા છતાંય સ્વામીને ખાલી હળ હાંકવાનો આખો દિવસ, કાંઈ મળે નહીં, કાંઈ નહીં. નવ દિવસ વીતી ગયા. નવ દિવસ પછી માં, હજી કાંઈ નથી નીકળતું. બેટા, આપણે સ્વામીના વચન ઉપર વિશ્વાસ રાખીને જવાનું. દસમા દિવસે સવારે ભગતે હળ જોડ્યું. હળ હાંકતા હતા, એક ઉથલ પૂરી થાય કે ન થાય, ફરી પાછું હળ છે ક્યાંક અથડાણો અને તડાંગ દઈને અવાજ આવ્યો. ખાડો ખોદ્યો, જોયું તો આ વખતે એક સરસ કુરડી મળી આવી. કુરડી એટલે કડા જેવું કાંઈક હશે એ કુરડી, પણ આખી સોનાના સિક્કાથી ભરેલી. ધીરજના ફળ મીઠા હોય ને, હે? સોનાના સિક્કાથી ભરેલી કુરડી મળી આવી. લઈને ઘેરે આવ્યા. માં, આવું મેળ્યું છે, જો કહેતો હતો ને, કહેતી હતી ને. માં, સ્વામી કહેતા હોય વચન સાચું હોય, આપણે વિશ્વાસ રાખીને માનવાનું. વિચાર કરો, આ મહાપુરુષ દાસજી સ્વામીના જીવનના પ્રસંગો તમે સાંભળો, એક કરતા એક ચડિયાતા, એટલું ઐશ્વર્ય દર્શન આજે આમ આપણે આજનો કોઈ બુદ્ધિશાળી વ્યક્તિએ વાંચે તો એને મહિનામાં ન આવે એટલે એવા એવા ઐશ્વર્યો સ્વામીએ બતાવ્યા છે. કોઈને સમાધિ કરે, આમ હાલતા સમાધિમાં મોકલી દે, જા આ જગ્યાએ આવી રીતે ધન પડ્યું છે, હૈશે જા. પોર પાટ ઐશ્વર્ય વાપરું. આ બધું ઐશ્વર્ય આવ્યું ક્યાંથી? હે, સાધુમાં ઐશ્વર્ય એ ભગવાનના પ્રતાપે કરીને આવે છે. જેમ સૂર્યથી ચંદ્ર પ્રકાશિત છે, ચંદ્ર મૂળ પ્રકાશિત નથી, એનામાં કોઈ પ્રકાશ નથી, ડાર્ક છે, પણ સૂર્યના પ્રકાશે કરીને ચંદ્ર પ્રકાશિત થાય છે. ને આપણે પૂનમનો ચાંદો જોઈએ તેમ લાગે કે ઓહો કેવો શીતળ પ્રકાશ છે, પણ નહીં, પ્રકાશ છે સૂર્યનો છે. બસ એ જ રીતે ભગવાન એમના પ્રતાપે કરીને સંતમાં પ્રતાપ આવે છે, ભગવાનના ઐશ્વર્ય કરીને સંતમાં ઐશ્વર્ય આવે છે. કારણ કે ભગવાનના પૂર્ણ શરણાગત, પૂર્ણ આશ્રિત છે, પૂરો એને નિશ્ચય છે. અને જેમ જેમ નિશ્ચય વૃદ્ધિ પામતો જાય તેમ તેમ એના ગુણો એનામાં આવતા જાય. ઇવન ભગવાનના ભક્તમાં પણ, જો ભક્તને એવો નિશ્ચય થાય તો ભક્તમાં પણ એવા ગુણો આવે છે. વાલેરા વરુ એક વખતના ખૂંખાર બહાર વટ્યા, એનું આગળનો પ્રસંગ તો આખો આપણે સાંભળ્યો છે એટલે અહીંયા રિપીટ નથી કરવો. પણ એ કેવા હતા, એમ કરતા કરતા કરતા એ કઈ સ્થિતિએ પહોંચ્યા, એક દિવસની વાત, આ જ માણસા ગામની વાત. માણસા ગામમાં એ વાલેરા વરુના ઘરમાં, એ ઘરની ઓસરી ઉપર, ખાટલા ઉપર બેસીને માળા ફેરવે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ જ વખતે ગામના નથુ પટેલ એ ગાડામાં પોતાના પત્નીને બેસાડીને ક્યાંક જતા હતા અને વાલેરા વરુને નજરે ચડ્યું. કે લે નથુ પટેલ, હા હા બોલો ને ભગત, આ કઈ બાજુ ઉપડ્યા? અરે ભગત, આ દીકરા થતા નથી, એક વહુ હતી, આ બીજી નવી વહુ લાવ્યો છું, છતાંય દીકરો થતો નથી, એટલે અહીંયા નજીકમાં તીર્થે દર્શન કરાવવા લઈ જાઉં છું, માનતા માનવી છે, જો ભગવાન દીકરો દે તો. વાલેરા વરુ આમ કેપમાં આવી ગયા કે જો સાંભળ નથુ પટેલ, આ કોણ છે, નવી છે કે જૂની છે? આ નવી છે. એમ જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આ બે વખત આ સ્વામિનારાયણ મંત્ર બોલો એનું ફળ હું જૂનીને આપું છું. નવીને ગમે તેટલી તીર્થયાત્રા કરાવીને લઈ આવ્યો, કોઈ દીકરો નહીં થાય, પેલી જૂનીને આ બે નામના પ્રતાપે બે દીકરા થશે. થોડાક સમયમાં જૂનીને બે દીકરા થયા, નવીને કાંઈ ન થયું. કેટલી વચન સિદ્ધિ જુઓ, આપણા જોગી સ્વામી બોલે એમ થાય. આ સમઢિયાળા ગામમાં જ ક્યાંક વરસાદ આવવાનો થયો અને બરાબર એ વખતે આમ ખેતરમાં બધું વાવેલું, ભક્તો આવ્યા સ્વામી, માનદ સ્વામી પાસે આવ્યા, સ્વામી કંઈક કૃપા કરો, આ વરસાદ થશે તો. સ્વામી કે જા જોગીને કહો કે હનુમાનજીને પ્રાર્થના કરે. જોગી સ્વામી પાસે ભક્તો આવ્યા, સ્વામી આવી રીતે કહ્યું. જોગી સ્વામી કે સ્વામી અમારું તો શું કામ હવે? સ્વામી કે જાને હનુમાનજીને પ્રાર્થના કરશે ભગવાન, ભક્ત સાંભળે, અમારી સાંભળે તમારી સાંભળે. હવે જોગી સ્વામી નાના સાધુ આવ્યા હનુમાનજીના દેરી પાસે, પ્રાર્થના કરી, તમે તો પવન પુત્ર છો, કંઈક કરો, આ વાદળા વીખી નાખો. કહ્યું, વાદળા વિખાઈ ગયા. થોડાક સમયમાં આજુબાજુના ગામડામાં પાછો વરસાદ થયો, પણ એટલામાં નહીં. લ્યો કેવી સિદ્ધિ, વચન સિદ્ધતા, સર્વજ્ઞતા, આવા જે ભગવાનના ગુણો છે એ ભગવાનના પ્રતાપે કરીને ભક્તમાં આવે છે, એના સંતમાં આવે છે. આ એક આશ્રયનો પ્રતાપ છે. જેવો જેનો આશ્રય એવો એનો પ્રતાપ. ભગવાન સ્વામિનારાયણના સંતોના ઐશ્વર્યનું દર્શન આપણે ઘણા બધા પ્રસંગોમાં સાંભળીએ છીએ, કારણ કે ભગવાન સ્વામિનારાયણ એવા ઐશ્વર્યવાન હતા તો એના સંતો તો ઐશ્વર્યવાન હોય જ. જેના ભગવાન એવા ઐશ્વર્યવાન હોય એના ભક્તો પણ એવા જ ઐશ્વર્યવાન હોય. પણ શરણાગતિ, પેલો નિયમ એ છે કે શરણાગતિ એવી દ્રઢ જોઈએ. એ શરણાગતિ કેવી હોય હવે આપણા ઉપર આવ્યું. આગળના બધા બેનિફિટ હતા કે શરણાગતિનો પ્રતાપ આવો, ભગવાન સર્વ પ્રકારે રક્ષણ કરે, કલ્યાણનું મૂળ કારણ, હે ભગવાન આંતરિક રક્ષા કરે, બાહ્ય રક્ષા કરે, ભગવાનના ગુણો આપણામાં આવે, આ બધા લાભ હતા. પણ લાભ મેળવવા કંઈક નો પેઇન નો ગેઇન, જો પેઇન નથી તો ગેઇન નથી. કંઈક આપણામાં પણ એવી દ્રઢતા જોઈએ. તો એ કેવી દ્રઢતા હોય, શરણાગત ભક્તના લક્ષણો કેવા હોય, એ શાસ્ત્રના આધારે આપણે આવતી કથામાં શ્રવણ કરીશું. અત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મહારાજ, અમે આપના શરણાગત છીએ, અમારી શરણાગતિ એ દિવસે ને દિવસે દ્રઢ થતી જાય, અમને આપના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા થાય એવા અમારા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.